શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંધ ત્રીજો અધ્યાય ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું વર્ણન. ઉદ્ધવજી કહે છે, ત્યારબાદ શ્રીકૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવને સુખ આપવાની ઈચ્છાથી બળદેવજીની સાથે મથુરામાં પધાર્યા અને તેમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી નીચે પટકીને તથા તેના પ્રાણ હરીને તેનું શબ ઘણા વેગથી જમીન પર ઘસડ્યું. સાંદિપની મુનિ વડે એકવાર ઉચ્ચારાયેલા વેદનું સાંગોપાંગ અધ્યયન કર્યા પછી દક્ષિણારૂપે તેમના મૃત પુત્રને પંચજન નામના રાક્ષસના પેટમાંથી એટલે કે યમપુરીમાંથી પાછો લાવીને તેમને સોંપ્યો. શ્રીકૃષ્ણના અદ્ભુત પરાક્રમ અને અનુપમ સૌંદર્યને સાંભળીને રૂકમણીજીએ નિશ્ચય કરી લીધો હતો કે હું તેમની જ બની જાઉં. તેથી રૂકમણી સ્વયંવરમાં આવેલા તમામ રાજાઓના માથા પર પગ મૂકીને ભગવાન શ્રીકૃષ્ણે ગાંધર્વ વૃત્તિથી પોતાના ભાગ એવા રૂકમણીજીનું હરણ કર્યું અને બધા રાજાઓ જોતા જ રહી ગયા. સ્વયંવરમાં નાથ્યા વિનાના સાત બળદોને નાથીને નાગ્ન જીતી એટલે કે સત્યા સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે માનભંગ થવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્રો ઉપાડીને રાજકુમારીને ઝૂંટવી જ લેવા ઈચ્છ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે લેશ માત્ર ઈજા પામ્યા વિના પોતાના શસ્ત્રોથી તેમને મારી નાખ્યા. પોતાની પત્ની સત્યભામાનું પ્રિય કરવાની ઈચ્છાથી વિષયી પુરુષો જેવી લીલા કરતા ભગવાન સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા અને જ્યારે કલ્પવૃક્ષ ઉખાડીને લાવી રહ્યા હતા ત્યારે ક્રોધિત થઈને પોતાના સૈનિકો સાથે ઇન્દ્ર ભગવાન પર આક્રમણ કર્યું અને કહેવા લાગ્યો કે જુઓ તો ખરા, આ કૃષ્ણ પોતાની પત્નીના હાથનું રમકડું બની ગયો છે. ભગવાન સાથે યુદ્ધ કરતા કરતા આકાશને ગળી જતો હોય તેવો વિશાળકાય રાક્ષસ ભૌમાસુર ભગવાનના હાથે મૃત્યુ પામ્યો ત્યારે પૃથ્વીની પ્રાર્થનાથી ભગવાને ભૌમાસુરના પુત્ર ભગદત્તને બચેલું રાજ્ય સોંપ્યું અને ભગવાને તેના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભૌમાસુર વડે હરી લેવાયેલી ઘણી બધી રાજકુમારીઓ હતી. તેઓ દિનબંધુ શ્રીકૃષ્ણચંદ્રને જોતા જ ઊભી થઈ ગઈ અને તે સૌએ અત્યંત હર્ષ લજ્જા અને પ્રેમપૂર્ણ નજરે તત્ક્ષણ જ ભગવાનને પતિ રૂપે વરી લીધા. ત્યારે ભગવાને પોતાની નિજ શક્તિ યોગમાયા વડે તે કન્યાઓને અનુરૂપ એટલા જ રૂપ ધરીને તે બધીઓનું અલગ અલગ મહેલોમાં એક જ મુહૂર્તે વિધિવત પાણીગ્રહણ કર્યું. પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે તેમણે તેઓ પૈકીના પ્રત્યેકના ગર્ભથી બધા ગુણોમાં પોતાના જેવા જ દસ દસ પુત્રો ઉત્પન્ન કર્યા. જ્યારે કાલ યવન જરાસંઘ સાલ્વ વગેરે પોતાની સેનાઓથી મથુરા અને દ્વારકાપુરને ઘેરી લીધી હતી ત્યારે તેમને ભગવાને પોતાની સેનાને અલૌકિક શક્તિ આપીને સ્વયં મારી નખાવ્યા હતા. સંબર દ્રિવિધ બાણાસુર મૂર બલવલ દંતવક્ત્ર વગેરે અન્ય યોદ્ધાઓમાંના કેટલાકને તેમણે પોતે માર્યા હતા અને કેટલાકને બીજાઓ વડે મરાવ્યા હતા. ત્યારબાદ તેમણે તમારા બંધુ ધૃતરાષ્ટ્ર અને પાંડુપુત્રોનો પક્ષ લઈને આવેલા રાજાઓનો કે જેમનું સેના સહિત કુરુક્ષેત્રમાં આગમન થતાં જ ધરતી ડગમગવા લાગી હતી તેમનો પણ સંહાર કર્યો. કર્ણ દુશાસન અને શકુનિની ખોટી સલાહથી જેનું આયુષ્ય અને સંપત્તિ બંને નષ્ટ થઈ ચૂક્યા હતા તથા જેની જાંઘ ભીમસેનની ગદાથી ભાંગી ચૂકી હતી તે દુર્યોધનને પોતાના સાથીઓ સમેત પૃથ્વી પર પડેલો જોઈને પણ તેઓ પ્રસન્ન થયા નહીં. તેઓ વિચારતા હતા દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ વડે આ 18 રક્ષણી સેનાનો વિપુલ સંહાર તો થયો છે, પણ તેનાથી પૃથ્વીનો ભાર ખરેખર કેટલો હલકો થયો. હજી તો મારા અંશરૂપ પ્રદ્યુમન વગેરેના બળથી વધી ગયેલા યાદવોનું દુસ્સહ દળ તો યથાવત છે. તેઓ જ્યારે મદપાનથી મત બનીને લાલ ઘૂમ આંખો કરીને અંદરો અંદર લડવા માંડશે ત્યારે તેનાથી જ તેમનો નાશ થશે. એ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ખરેખર તો મારા સંકલ્પ કરવાથી તેઓ સ્વયં નષ્ટ થઈ જશે. આમ વિચારીને ભગવાને યુધિષ્ઠિરને તેમની પૈતૃક બાપિકી રાજગાદી પર બેસાડ્યા અને પોતાના બધા જ સગા સંબંધીઓને સત્પુરુષોને માર્ગ બતાવીને આનંદિત કર્યા. ઉત્તરાના ઉદરમાં અભિમન્યુએ જે બીજ સ્થાપિત કર્યું હતું તે પણ બ્રહ્માસ્ત્રથી નષ્ટવત થઈ ચૂક્યું હતું, પરંતુ ભગવાને તેને બચાવી લીધું. તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 3 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા અને તેઓ પણ શ્રીકૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયથી પૃથ્વીનું રક્ષણ કરતા રહીને ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા. વિશ્વાત્મા ભગવાને પણ દ્વારકાપુરીમાં રહીને લોક અને વેદની મર્યાદાનું પાલન કરતા રહીને બધા પ્રકારના ભોગ ભોગવ્યા, પણ સાંખ્ય યોગની સ્થાપના કરવા સારું તેમનામાં ક્યારેય આસક્ત થયા નહીં. મધુર સ્મિત, સ્નેહસભર દ્રષ્ટિ, સુધામય વાણી, નિર્મળ ચરિત્ર તથા સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસ એવા પોતાના શ્રી વિગ્રહથી લોક પરલોકને અને વિશેષ તો યાદવોને આનંદિત કર્યા, તેમજ રાત્રિ ટાણે ટાણે પોતાની પ્રિયાઓ સાથે ક્ષણિક અનુરાગી થઈને સમયોચિત વિહાર કર્યો અને એ રીતે તેમને પણ સુખ આપ્યું. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી વિહાર કરતા કરતા તેમને ગૃહસ્થાશ્રમ સંબંધિત ભોગ સામગ્રીઓમાંથી વૈરાગ્ય થયું. એ ભોગ સામગ્રીઓ ઈશ્વરને આધીન છે અને જીવ પણ તેમને આધીન છે. જ્યારે યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણને જ તેમનામાંથી વૈરાગ્ય થયો ત્યારે ભક્તિયોગ વડે તેમનું અનુગમન કરનારો ભક્ત તો તેમના તે ભોગ સામગ્રી ઉપર વિશ્વાસ જ કેમ કરશે. એકવાર દ્વારકાપુરીમાં રમતા રમતા યદુવંશી અને ભોજવંશી બાળકોએ રમત રમતમાં કેટલાક મુનીશ્વરોને ક્રોધિત કર્યા ત્યારે યાદવ કુળનો નાશ જ ભગવાનને અભિપ્રેત છે એમ સમજીને તે ઋષિઓએ બાળકોને શ્રાપ દઈ દીધો. પછી થોડા જ મહિના બાદ ભાવિવશ વૃષ્ણિવંશી, ભોજવંશી અને અંધકવંશી યાદવો ભારે હર્ષ સાથે રથોમાં સવાર થઈને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં સ્નાન કરીને તેમણે તે તીર્થના જળથી પિતૃઓ, દેવતાઓ અને ઋષિઓનું તર્પણ કર્યું તથા બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયોનું દાન કર્યું. તેમણે સોનું, ચાંદી, સૈયા, વસ્ત્રો, મૃગચર્મ, શાલ, પાલખી, રથ, હાથી, કન્યાઓ અને જેનાથી આજીવિકા મળી રહે તેવી ભૂમિ તેમજ વિવિધ પ્રકારના સરસ અન્ન પણ ભગવદ અર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા. ત્યારબાદ ગાયો અને બ્રાહ્મણો માટે જ પ્રાણ ધારણ કરનારા તે વીરોએ પૃથ્વી પર માથું ટેકવીને બ્રાહ્મણોને પ્રણામ કર્યા. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદ માનો ત્રીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.